वाल्मीकि रामायण किष्किंधा कांड 53मो सर्ग। पाछा फरवानो अवधि वीती जता पण कार्य सिद्ध थयुं न होवाना कारणे सुग्रीवना कठोर दंडथी डरनारा अंगद वगैरे वानरोनो अनसन करीने प्राण त्यागवानो निश्चय। त्यार पछी ए श्रेष्ठ वानरोए वरुणनुं निवास स्थान एवा भयंकर महासागरने जोयो, જે અપાર હતો અને જે ભયંકર તરંગોથી વ્યાપ્ત થઈને નિરંતર ગર્જના કરી રહ્યો હતો। માયાસુરે પોતાની માયા દ્વારા બનાવેલી પર્વતની દુર્ગમ ગુફામાં સીતાની શોધ કરી રહેલા એ વાનરોનો એક માસ પૂરો થઈ ગયો, જેને રાજા સુગ્રીવે પાછા આવી જવા માટે નિશ્ચિત કર્યો હતો। વિંધ્યગીરીની બાજુના પર્વત પર જ્યાંના વૃક્ષો ફૂલોથી ભરપૂર હતા ત્યાં બેસીને એ બધા મહાત્મા વાનરો ચિંતા કરવા લાગ્યા। જે વસંત ઋતુમાં ફળે છે એ આંબા વગેરે વૃક્ષોની ડાળીઓનો માર્જરો તથા ફૂલોના ભારથી લચેલી તથા સેંકડો લતા વેલોથી વ્યાપ્ત જોઈને એ બધા સુગ્રીવના ભયથી ધ્રુજી ઉઠ્યા। તેઓ શરદ ઋતુમાં ત્યાંથી નીકળ્યા હતા અને શિશિર ઋતુ આવી ગઈ હતી, તેથી એમનો ભય વધી ગયો હતો। એકબીજાને એવું કહીને કે હવે વસંતનો સમય આવી રહ્યો છે, રાજાના આદેશ અનુસાર એક માસની અંદર જે કામ કરી લેવું જોઈતું હતું એ ન કરી શકવાના અથવા એ સમયને વેડફી નાખવાના કારણે તેઓ ભયના માર્યા પૃથ્વી પર પડી ગયા। ત્યારે જેમના ખભા સિંહ અને બળદની ખૂંદ જેવા માંસલ હતા, ભુજાઓ મોટી મોટી અને ભરાવદાર હતી તથા બહુ બુદ્ધિમાન હતા, એ યુવરાજ અંગદ એ શ્રેષ્ઠ વાનરો તથા અન્ય વનવાસી વાનરોને યથાવત માન આપીને મધુરવાણીમાં સંબોધિત કરીને બોલ્યા, વાનરો, અમે બધાએ વાનરાજની આજ્ઞાથી આસો માસ વિતે એક મહિનાનો નિશ્ચિત અવધિ સ્વીકાર કરીને સીતાની શોધ માટે નીકળ્યા હતા, પરંતુ અમારો એક મહિનો એ ગુફામાં જ પૂરો થઈ ગયો। શું તમે બધા આ વાત જાણતા નથી? જ્યારે આપણે નીકળ્યા હતા ત્યારથી પાછા ફરવા માટે જે મહિનો નક્કી થયો હતો એ પણ વીતી ગયો, તેથી હવે આગળ શું કરવું જોઈએ? તમે બધા રાજાના વિશ્વાસુ છો, તમે નીતિ માર્ગમાં નિપુણ છો અને સ્વામીના હિતમાં તત્પર રહો છો, તેથી તમને બધાને યથાસમય બધા કાર્યોમાં નિયુક્ત કરવામાં આવે છે। કાર્ય સિદ્ધ કરવામાં તમારી સૌની બરાબરી કરી શકે એવું કોઈ નથી। તમે બધા તમારા પુરુષાર્થથી બધી દિશાઓમાં પ્રખ્યાત છો। અત્યારે વાનરરાજ સુગ્રીવની આજ્ઞાથી મને આગળ કરીને તમે બધા જે કાર્ય માટે નીકળ્યા હતા એમાં તમે અને હું સફળ ન થઈ શક્યા। આવી સ્થિતિમાં આપણે આપણા પ્રાણોથી હાથ ધોવા પડશે એમાં શંકા નથી। ખરેખર વાનરરાજના આદેશનું પાલન ન કરીને કોણ સુખી રહી શકે છે? સુગ્રીવે પોતે જે સમય નક્કી કર્યો હતો એ વીતી જવાથી આપણે બધા વાનરોએ ઉપવાસ કરીને પ્રાણ ત્યાગ કરવો એ જ યોગ્ય લાગે છે। સુગ્રીવ સ્વભાવથી જ કઠોર છે, વળી અત્યારે તો તેઓ આપણા રાજાના પદ પર છે। જ્યારે આપણે અપરાધ કરીને એમની પાસે જઈશું તો તેઓ કદી આપણને ક્ષમા નહીં કરે। ઉલટાનું સીતાના સમાચાર ન મેળવી શકવાના કારણે એ આપણો વધ જ કરી નાખશે, તેથી આપણે આજે જ અહીં સ્ત્રી પુત્ર ધન સંપત્તિ અને ઘરબારનો મોહ છોડીને આમરણ ઉપવાસ શરૂ કરી દેવા જોઈએ। અહીંથી પાછા ગયા પછી રાજા સુગ્રીવ અવશ્ય આપણા સૌનો વધ કરી નાખશે। એ રીતે અનુચિત વધ થાય એના કરતાં અહીં જ મરી જવું આપણા માટે વધારે કલ્યાણકારી છે। સુગ્રીવે યુવરાજ પદ પર મારો અભિષેક કર્યો નથી, અનાયાસે જ મહાન કર્મ કરનારા મહારાજ શ્રીરામે જ એ પદ પર મારો અભિષેક કર્યો છે. રાજા સુગ્રીવે તો પહેલાથી જ મારા પ્રત્યે વેર બાંધી રાખ્યું છે. અત્યારે આજ્ઞાના ઉલ્લંઘન રૂપી મારો અપરાધ જોઈને એ પૂર્વોક્ત નિશ્ચય અનુસાર કઠોર દંડ દ્વારા મને હણાવી નાખશે. જીવનકાળમાં મારું વ્યસન રાજાના હાથે મારું મૃત્યુ થાય એ જોનારા સુહૃદો સાથે મારે સિંહ લેવા દેવા. અહીં સમુદ્રના પાવન તટ પર મરણાંત ઉપવાસ કરીશ. યુવરાજ વાલીકુમાર અંગદની આ વાત સાંભળીને એ બધા શ્રેષ્ઠ વાનરો કરુણ વાણીમાં બોલ્યા, ખરેખર સુગ્રીવનો સ્વભાવ બહુ કઠોર છે. બીજી બાજુ શ્રીરામચંદ્રજી પોતાની પ્રિય પત્ની સીતા પ્રત્યે અનુરક્ત છે. સીતાને શોધીને પાછા ફરવાનો જે અવધિ નક્કી કરવામાં આવ્યો હતો એ સમય વ્યતીત થઈ જવા છતાં પણ જો આપણે કાર્ય સિદ્ધ કર્યા વિના જ ત્યાં જઈશું તો એ સ્થિતિમાં આપણને જોઈને અને વિદેહ કુમારીના દર્શન કર્યા વિના જ આપણને પાછા આવેલા જાણીને શ્રી રામચંદ્રજીનું પ્રિય કરવાની ઈચ્છાથી સુગ્રીવ આપણને મરાવી નાખશે એમાં શંકા નથી. તેથી અપરાધી પુરુષે સ્વામી પાસે પાછા જવું કોઈ રીતે યોગ્ય નથી. આપણે સુગ્રીવના મુખ્ય સહયોગી અથવા સેવક હોવાથી અહીં એમને મોકલવામાં આવ્યા હતા. જો અહીં સીતાના દર્શન કર્યા વિના અથવા એમના સમાચાર જાણ્યા વિના વીર સુગ્રીવ પાસે જઈશું તો આપણે અવશ્ય યમલોકમાં જવું પડશે. ભયથી દુઃખી થયેલા એ વાનરોની આ વાત સાંભળીને તાર નામના વાનરે કહ્યું, અહીં બેઠા બેઠા દુઃખી થવામાં કોઈ લાભ નથી. જો તમને બધાને યોગ્ય લાગે તો આપણે બધા સ્વયંપ્રભાની એ ગુફામાં જ જઈને રહીએ. આ ગુફા માયા વડે બનાવેલી હોવાના કારણે અતિ દુર્ગમ છે. અહીં ફળ ફૂલ જળ અને ખાવા પીવાની બીજી વસ્તુઓ પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. તેથી ત્યાં આપણને ન તો દેવરાજ ઇન્દ્રનો, ભગવાન શ્રી રામચંદ્રજીનો કે ન તો વાનરરાજ સુગ્રીવનો પણ ભય છે. તારે કહેલી આ વાત જંગદને પણ ગમી હતી. એ સાંભળીને બધા વાનરોને એના પર વિશ્વાસ બેસી ગયો. એ બધા જ કહી ઉઠ્યા, બંધુ આપણે એ કામ આજે જ વિના વિલંબે કરી લેવું જોઈએ જેથી આપણે માર્યા ન જઈએ. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષરામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 53મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.